جعل الله الكعبة البيت الحرام قياما للناس والشهر الحرام والهدي والقلائد ذلك لتعلموا أن الله يعلم ما في السماوات وما في الأرض وأن الله بكل شيء عليم. اللہ حرمت والا مکان بزرگی والا مکان یعنی کعبہ نے لوکو نی شانتی انے سمادان جاڑوی راکھوا ماٹے نی جگیا بناوی چھے انے ایوی ج ریتے بزرگی والا مہینہ تتھا قربانیوں تتھا چٹا پٹا والی قربانی نے پان حرمت والی بناوی چھے آ اے ماٹے کہ تمہیں جانی لو કે બેશક આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું અલ્લાહ જાણે છે અને આ કે અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. એ પણ સમજી લો કે અલ્લાહ સખતમાં સખત સજા કરનારો છે તેમજ અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. રસૂલના ઉપર સંદેશો પહોંચાડી દેવા સિવાય બીજું કાંઈ નથી અને તમે જે કાંઈ જાહેર કરો છો તથા જે કાંઈ સંતાડો છો તે અલ્લાહ જાણે છે. એ રસૂલ કહે કે નાપાક તથા પાક એક સરખા હોઈ શકતા નથી, યાની કે હરામ તથા હલાલ દરજ્જામાં મર્તબામાં એક સરખા હોઈ શકતા નથી. પછી ભલે ને નાપાકીના થકી થયેલો વધારો તને અજાયબીમાં કા ન નાખી દે. માટે એ બુદ્ધિશાળીઓ, અલ્લાહથી બીતા રહો, પરહેજગાર બનો કે કદાચ તમે કામયાબ થાઓ. એ ઈમાન લાવનારાઓ, તે વસ્તુઓ બાબતે સવાલ ન કરો કે જે કદાચને તમારી સામે જાહેર કરીને બયાન કરવામાં આવે તો તેથી તમને દુઃખ થાય, અને જ્યારે કુરાન ઉતરતું હોય તે સમયે અગર તમે તેના વિશે સવાલ કરશો તો તે તમારા માટે જાહેર કરી દેવામાં આવશે. હમણાં તો અલ્લાહે તેનાથી દરગુજર કરી છે, ને અલ્લાહ મોટો માફ કરનાર અને સહનશીલ છે. ચોક્કસ જ એવા સવાલો તમારી પહેલાના લોકોએ પણ તેમના પૈગંબરોને પૂછ્યા હતા, પણ જ્યારે તે તેમને જણાવી દેતા હતા ત્યારે તે મુજબ વર્તવાની ના પાડી અને તેને લીધે તેઓ નાસ્તિકો બની ગયા. ولكن الذين كفروا يفترون على الله الكذب وأكثرهم لا يعقلون. અલ્લાહે કાન ચીરેલી ઊંટણી તથા ઊંટોનો સાંધિયો તથા બકરીનું હલવાન બચ્ચું અને ઘણું ઘરડું ઊંટ આ જાનવરો કુરબાની માટે નક્કી કર્યા નથી, બલકે જે લોકો ઈમાન લાવ્યા નથી તેઓ અલ્લાહ વિરુદ્ધ જૂઠાણું જોડી કાઢે છે અને તેઓમાંથી ઘણા ખરા સમજતા નથી. અને જે વખતે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે ઉતાર્યું છે તેની તરફ તથા રસૂલ તરફ ચાલ્યા આવો, ત્યારે તેઓ કહે છે કે અમોએ જે રીતભાત ઉપર અમારા બાપ દાદાઓને જોયા હતા એ જ અમારા માટે બસ છે. શું અગર તેમના બાપ દાદા અભણ અને ગુમરાહ ભટકેલા હતા તો પણ તેઓ તેમના જ પગલે ચાલશે? એ ઈમાન લાવનારાઓ, તમને તો તમારા જીવની હિફાજત કરવી, તમારી જાનને બચાવવી લાઝિમ છે. જ્યારે તમે હિદાયત પામી ચૂક્યા છો તો જે લોકો ગુમરાહ છે તેઓ તમને કાંઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે બધાનું પાછું પડવું અલ્લાહની તરફ થશે. પછી જે કાંઈ તમે કર્યા કરતા હતા તેનાથી તે તમને જાણીતા કરી દેશે. اثنان ذوى عدل منكم أو آخران من غيركم إن أنتم ضربتم في الأرض فأصابتكم مصيبة الموت تحبسونهما من بعد الصلاة فيقسمان بالله إن ارتبتم لا نشتري به ثمنا ولو كان ذا قربى ولا نكتم شهادة الله إنا إذا لمن الآثمين. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમારામાંથી કોઈનું મોત આવવા લાગે ત્યારે વસિયતના સમયની સાક્ષી તમારામાંથીના બે જણા કે જે ન્યાયી હોય ઇન્સાફી હોય તેમની હોવી જોઈએ. અને જો તમે મુસાફરીમાં હો અને તમારા પર મોતની મુસીબત આવી પડે તો જો તમારામાંથીના સાક્ષીઓ ન મળી શકે તો બે સાક્ષીઓ, બે ગવાહો ત્રાહિતોમાંથી બીજા કોઈમાંથી હોય તેમને નમાઝ પછી રોકી રાખો. પછી કદાચને તમને શંકા પડે તો તેઓ બેને અલ્લાહની સોગંદ ખાઈને કહે કે અમે અમારી સાક્ષી કોઈને બદલો લઈને વેચશું નહીં, પછી ભલેને કોઈ નજદીકનો સંબંધી જ કેમ ન હોય, અને અમે અલ્લાહ માટેની સાક્ષી સંતાડશું નહીં. ને જો તેમ કરશું તો તેવી હાલતમાં અમે ચોક્કસ જ ગુનાગારોમાંથી ના ગણાઈશું. من પછી જો આ વાતની ખબર પડી જાય કે તેઓ સાક્ષી આપવાના કારણે દોષિત બની ગયા છે તો તેમના બદલે બીજા બે સાક્ષીઓ તે લોકોના સગાવાલાઓમાંથી ના હોવા જોઈએ કે જેમનો હક પહેલા બે સાક્ષીદારોમાંથી દરેકે લેવા ચાહ્યો હોય અને અલ્લાહની કસમ ખાઈને કહે કે અમારી સાક્ષી તે બે કરતા વધારે સાચી છે અને અમોએ કોઈ જાતની હદથી વધી ગયા નથી. તેમજ જો અમોએ એવું કર્યું હોય તો અમે સાચે જ જુલમગારોમાંથી છીએ. ذلك أدنى أن يأتوا بالشهادة على وجهها أو يخافوا أن ترد أيمان بعد أيمانهم واتقوا الله واسمعوا والله لا يهدي القوم الفاسقين. એ રૂઢી એ વાત માટે વધુ બની શકવા સંભવિત છે કે તે લોકો સાચે સાચી સાક્ષી આપે, અથવા એ વાતથી બીએ કે જો તેમની સાક્ષી ખોટી પડશે તો તેમની કસમ પછી બીજાઓને કસમ આપવામાં આવશે અને અલ્લાહથી બીઓ પરહેજગાર બનો અને તેના ફરમાનો સાંભળતા રહો અને અલ્લાહના ફરમાન લોકોને સહેલો રસ્તો દેખાડતો નથી. જે દિવસે અલ્લાહ રસૂલોને ભેગા કરીને પૂછશે કે તમને તમારી ઉમ્મતો તરફથી મારા હુકમોના ફેલાવાનો શો જવાબ આપવામાં આવ્યો હતો, ત્યારે તેઓ અર્જ કરશે કે અમે કેટલીક ખુલ્લી વાતો સિવાય કાંઈ જાણતા નથી. બેશક છુપી વાતોનો સૌથી વધુ જાણનારો તું જ છે. عليك وعلى والدتك إذ أيدتك بروح القدس تكلم الناس في المهد وكهلا وإذ علمتك الكتاب والحكمة والتوراة والإنجيل وإذ تخلق من الطين كهيئة الطير بإذني فتنفخ فيها فتكون طيرا بإذني وتبرئ الأكمه والأبرص بإذني وإذ تخرج الموتى بإذني وإذ كففت بني إسرائيل عنك إذ તે સમયને યાદ કરો જે વખતે અલ્લાહ કહેશે કે એ મરિયમના દીકરા ઈસા, જરા મારી તે નેમતને યાદ કર કે જે તારા પર તથા તારી મા પર હતી જ્યારે મેં રૂહુલ કુદ્દુસ યાનિ કે જિબ્રાઇલ થકી તને વધારે તાકતવર બનાવ્યા હતા. તું ઘોડિયામાં તથા બુઢાપામાં પણ લોકોની સાથે એક સરખી વાતો કરતા હતા અને જ્યારે મેં તને તે કિતાબ તથા શરિયત તથા તૌરેત અને ઇન્જિલનું ઇલ્મ આપ્યું હતું અને જ્યારે તું મારા હુકમથી પલાળેલી માટીમાંથી પંખીનો આકાર બનાવતો હતો પછી તેમાં ફૂંક મારતો હતો ત્યારે તે મારા હુકમથી જીવતું જાગતું પંખી બની જતું હતું અને તું જન્મના આંધળા તથા કોઢિયાઓને મારા હુકમથી સાજા કરી દેતો હતો અને જ્યારે તું મરી ગયેલાઓને મારા હુકમથી જીવતા કરી દેતો હતો અને જ્યારે મેં બની ઇસરાઇલને તને ઈજા પહોંચાડવા અટકાવ્યા કે જ્યારે તું તેમની પાસે સીધો ખુલ્લી ખુલ્લી દલીલ લઈને આવ્યો હતો પછી તેઓમાંથી કેટલાક નહીં માનનારાઓ કહેવા લાગ્યા કે આ તો કાંઈ જ નથી પણ ખુલ્લો જાદુ છે. અને યાદ કરો કે જ્યારે મેં હવારીઓને ઉત્તેજન આપી, પ્રેરણા આપી કે તમે મારા પર તથા મારા રસૂલ પર ઈમાન લાવો, ત્યારે તેમણે અરજ કરી કે અમે ઈમાન લાવ્યા અને તું સાક્ષી રહે કે અમે સાચે જ તારા હુકમને તાબે થઈએ છીએ. તે વખતને યાદ કરો જ્યારે હવારીઓએ કહ્યું કે એ મરિયમના દીકરા ઈસા, શું તારા પાલનહારથી આ થઈ શકે છે કે અમારા માટે આસમાન પરથી માયદા યાની કે નેમતોથી ભરેલો થાળ ઉતારે? તો ઈસાએ કહ્યું કે જો તમે મોમિન હો તો અલ્લાહથી બીવો, યાની કે એવી ઈચ્છા કરતા અલ્લાહથી બીવો. તેમણે અરજ કરી કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી કંઈ ખાઈએ અને તારી રિસાલત માટે અમારા મનનું સમાધાન થઈ જાય અને અમે જાણી લઈએ કે તે અમને સાચું કહ્યું છે અને તેના અમે સાક્ષી પણ બની જઈએ. ત્યારે મરિયમના દીકરા ઈસાએ અર્જ કરી કે એ મારા પાલનહાર, અમારા પર આસમાન પરથી ખોરાક ઉતાર, ખાવાનું ઉતાર કે જે અમારા પહેલાઓ તથા પાછળનાઓ માટે ઈદ ગણાય, તેમજ તારા તરફની એક નિશાની રહે, અને અમને રોજી અતા કર, અને તું સૌથી ઉત્તમ રોજીનો પહોંચાડનાર છે. અલ્લાહે કહ્યું કે હું તે તમારા પર જરૂર ઉતારનાર છું, પછી તે બાદ તમારામાંથી જે કોઈ ખયાનત કરશે, કૃતજ્ઞતા કરશે, તો બેશક તેને અઝાબ પણ એવો આપીશ કે દુનિયામાંથી કોઈને એવો અઝાબ આપીશ નહીં. અને તે સમયને યાદ કરો કે જ્યારે અલ્લાહ કયામતના દિવસે કહેશે કે એ મરિયમના દીકરા ઈસા, શું તે લોકોને કહ્યું હતું કે અલ્લાહ અને એ ઉપરાંત મને તથા મારી માને બીજા બે ખુદા માની લો? તે અર્જ કરશે કે તારી જાત પાક છે, યાની કે તારી જાત શિર્કથી ભાગીદારીથી પાક છે. મારા માટે આ હરગિજ લાયક ન હતું કે હું એવી વાત કરતે કે જેનો મને કંઈ જ હક ન હતો. જો મેં એવું કહ્યું હોત તો ચોક્કસ જ તું તે જરૂર જાણતે. તું મારા મનની વાત જાણે છે અને હું તારા મનની વાતથી અજાણ છું. બેશક તું સૌથી મોટો છુપી વાતોનો જાણનાર છે. મેં તેમને તે જે વાતોની હુકમ કર્યો હતો તે સિવાય કાંઈ પણ કહ્યું નથી, અને તે એ કે અલ્લાહ કે જે મારો પાલનહાર અને તમારો પણ પાલનહાર છે, તેની ઇબાદત કરો, તેની પૂજા કરો. અને જેટલા વખત સુધી હું તેમનામાં રહ્યો હું તેમનો ગવાહ અને સાક્ષી રહ્યો. પછી જ્યારે તે મારી દુનિયામાં રહેવાની મુદ્દત પૂરી કરી દીધી ત્યારે તું પોતે તેમની દેખરેખ રાખનાર હતો, અને તું દરેક વસ્તુની નિગેબાની કરનાર છે. જો તું તેમને અઝાબ આપે, સજા આપે, તો બેશક તેઓ તારા બંદા છે, અને જો તું તેમને માફ કરી દે તો બેશક તું જબરદસ્ત હિકમત વાળો છે. અલ્લાહ કહેશે કે આ દિવસ તો તે છે કે સાચાઓને તેમનો હક, તેમનું સાચુંપણું નફો પહોંચાડશે. તેમના માટે બાગ બગીચા હશે જેની નીચે નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશ હંમેશ માટે રહેશે. અલ્લાહ તેમનાથી રાજી હશે અને તેઓ તેનાથી રાજી હશે. એ જ તો સૌથી મોટી કામયાબી ને જીત છે. આસમાનો તથા જમીનનો અને જે કાંઈ તેમનામાં છે તેનો અધિકાર ને હક અલ્લાહને જ છે, અને તે દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબૂ ધરાવનાર છે.